વ્યવસ્થિત જગત છે, પાછું આવશે તે વ્યવસ્થિત આપશે, આ લઈ લે તે વ્યવસ્થિત આવશે. કોઈ ચીજ ના, કોઈ ચીજ ના થતે 1000 રૂપિયા હોય ને તેના 7000 રૂપિયા એમ કે વ્યવસ્થિત આપી દે, સમજ ને, વ્યવસ્થિત બધી રીતે આપે અને લઈ લે લે મારી હિસાબ ચૂકવે વ્યવસ્થિત, પોતાને ઘરનું નહીં આપવાનું, તમારા હિસાબ જ ચૂકવે છે, તમારા જે કર્મ ફળ છે એ બધા ચૂકવે છે. ત્રીજી આજ્ઞા થઈ ગયા, આ ત્રણ આજ્ઞાઓ થઈ, કઈ કઈ તગડા બે પગ માં પડી જવા દે, ચાર પગ હોય તો પડી ના જવાય, અને પૂછડું વધારે હા. ચોથું આજ્ઞા આપું છું, તમારે બીજું કઈ ઋણાનબંધ વાળું કોઈ છે? તમારું ઋણાનબંધ વાળા માણસો છે? પરિવાર છે, કુટુંબ પરિવાર છે, કુટુંબ પરિવાર છે. હા કેટલાક છે? હો બસો છે, કેટલાક છે? પછી છે નઈ, એ તો બઉ ચીકણા, પણ આવો કે છે લાડ, એ બધા કે ભાઈ બધા એવું રોડા ખરા, એમને એમ તો કોઈ કશું બોલે જ નહીં ને, એમને એમ તો આપડી દ્રષ્ટિ ના થાય. આવો ચા પીવો કે તે રૂડા નું બંધ, બીડી પાય તો એ રૂડા નું બંધ, આ જોડે બે તે એવા કેટલા કે છે? એવા ઘણા, કેટલા? આખી દુનિયા હવા 4 અબજ ની છે, એમાં કેટલા? બધા જ નહીં ને, એમાં કેટલા? 5-10 હજાર, 25 હજાર માણસો બોલતા રહે, એથી વધારે ના હોય, સમજ ને, બહુ મોટો વેપારી હોય 50 હજાર હોય, પણ આ આટલા લીધે આપણે આ હવા 4 અબજ માં પડી રહેવું પડ્યું. અમનો નિવેડો આવી જાય, ચોપડી ચોપડે ચોખ્ખું થઈ જાય અમને, તો આપણે છુટકારો થઈ જાય, તેમાં તમે ચોખ્ખું કરવાનો રસ્તો દેખાડી દેવું પડે છે, સમજ ભાઈ ને. પણ આ બધા ઋણાત્મક દ્વારા શું કહે છે હવે તમે? ઋણાત્મક શબ્દ મોટો ફાવે નહીં આપણને, એટલે એમને ફાઇલ કહેવાની, શું કહેવાનું? FILE, ફાઇલ, FILE, ફાઇલ. તે આ કેશલાલ ફાઇલ નંબર 1, તમે શુદ્ધાત્મા, અને આ તમારે શું સંબંધ રહ્યો હતો કે ફાઇલ નંબર 1, અને વાઈફ ફાઇલ નંબર 2, અને મા બાપ 3-4, છોકરો 5-6, બધું આ બધી ફાઇલો નામ સમજી જવાનું, સમજ પડે ને. હવે કોઈ કોઈ સાહેબે કહ્યું હોય કે ભાઈ એના સેક્રેટરીને કે આ બધી ફાઇલો આપણી છે ઇન્કમ ટેક્સની, એ બધી ફાઇલો છે તે નિકાલ કરી નાખો કે છે, આ 2000 ફાઇલો છે તે કઈ શરતી છે કે કોઈની ચા નહીં પીવાની અને કોઈની જોડે ઉગ્ર ગુસ્સે નહીં થઈ જવાનું, શું કહે છે? એટલે પેલો કે હા કરી નાખી, કરી નાખે, પણ એવું આ તમને હું કહું છું કે આ ફાઇલો તમારે સંભાવ નિકાલ કરી નાખવાનો. કેવું? સંભાવે નિકાલ, એક શબ્દ તમારે બોલવાનો, દાદાની આજ્ઞા સંભાવે નિકાલ. આ દુકાન કાઢી નાખવા નિકાલ તો કરવો પડે ને, ના કરવો પડે, શું કહે છે? આ દુકાન માડેલી હવે કાઢી નાખવી હોય તો નિકાલ તો કરવો પડે, પોતે વર્તે પણ ઊંચી મૂકી દેવો પડે. માગતા હોય આપણે તે ના આવે ને અડધા લે તો અડધા, પણ ઉકેલ ઉકેલ લાવવાનો, અને કોક આપણી પાસે માગતા હોય તે તેને પૂરા આપવા પડે. રાતે 2 વાગે આવે એટલે આ બધા ઉકેલ લાવી નાખવાનો, હવે શું લાવી નાખવાનું? ફાઇલોનો સંભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા, શું નામ કર્યું મેં? આ જે ફાઇલો છે એનો સંભાવે નિકાલ કરવો. અત્યાર સુધી સાહેબ મનમાં ફાવે એવું, હા પેલો ગુસ્સે થતો આપણી ગુસ્સે થઈએ, પેલો પેલો ખુશમાં હતો આપણી ખુશમાં બોલીએ, એવું નહીં, પછી ગમે તે હારો આવે ખોટો આવે ડિપ્રેશન વાળો હોય પણ આપણે સંભાળ નિકાલ કરવો, કારણ કે આપણે નિવેડો લઈ નાખો. હવે એનો દાખલો આપું સંભાવે નિકાલ કરવાનો, ફાયદો નો સંભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા યાદ રહેશે ને. અને પેલું ચોપડી માં લખેલું છે, જયારે વાંચશે ખબર પડશે, ખબર પડે ને, 34મા પાના પર છે. હવે એનો દાખલો આપું, ઓફિસ માં જતા હોય તમે તો તમે તારી વાઇફ ને કહો કે ભાઈ જમવાનું મૂકી દો મારું જવું, એટલે કે 5 મિનિટ રહીને આવો, અને પછી તમે 5 મિનિટ રહીને ગયા ત્યારે પોતે કઢી ઉતારતા હોય તે હળસી જાય ખસી ગઈ, ઓટન થઈ ગઈ, ઊંધી થઈ ગઈ, તે કહે તમને કયું જ્ઞાન આપણું હાજર થઈ જાય. આપણે શું પૂછ્યું, તમે દજા નથી ને કે, એટલે એ જાણે આમનું મગજ તો બહુ ખરાબ, ડાયા થઈ ગયા. જ્ઞાન નું ફળ તો આવે ને, જ્ઞાન નું ફળ તો આના આવે, જ્ઞાન નું ફળ થતા આવે ને. એટલે આપણે પછી ફરી આ વ્યવસ્થિત કર્યું, આપણે હવે બીજું શું કરવાનું, જમવાનું શું કરવાનું કહો. હવે ફાઇલ નંબર 2 એમની પર હવે શું કરવું જોઈએ, સંભાવ નિકાલ કરવાનો, ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો. આપડે જો એક ભાખરીઓ તૈયાર છે, કડી નથી તો ભાત શી કહેવાશે, માટે ભાખરીઓ તૈયાર છે, ભાખરી તું અથડો મૂકી દે, એ સંભાવ નિકાલ કરી બહાર હેડે, નાગડા ફાવ છે કે કેટલા પીયો તમે, કઈ નઈ પીયો, નિકાલ કરવાનો, ફાઇલ નો સંભાવ નિકાલ કરવા. બીજો દાખલો આપું, આ દાખલો પૂરો થઈ ગયો ને, બીજો દાખલો આપું સંભાવ નિકાલ કરવાનો. તમને બધા સમજણ પડે છે બધી, તમે સંભાવ નિકાલ કરશો ને, એક વખત શાક એ લઈને આવ્યા અને પછી મેં હરેલો રીંગણો નીકળે તો આપણે હમણાં નિકાલ કર્યા, આવે એમને શું થાય જેવાથી દોષ, એટલે આપણે સંભાવ નિકાલ કરી નાખવો. ત્યારે તો આપણે કે તમને વેતા નહીં તમારામાં, મારા વેતા ના થઈ છે, બહુ ગડબડ આવી વેતા નથી કે ગડબડ આવી તો ઉગાડું કરીને કર્યું, છોકરા બેઠા હતા કે તમારું વેતા નથી એવું કે આપડે શું રહ્યું પછી, દુનિયા આવી શું શું મીઠાઈ જમવાની તે આવી પડી રહ્યા છે કે સમજાવતી નહીં. સુખ તો કાયમ નું હોય, આવું સુખ હતું શું ગરીબ અજંપો આમ સુખ કહેવાય છે, અમારી જતી જ નહીં શરીર વસ્તી એક સેકન્ડ, અને એવી સમાધિ તમને નહીં આવી છે. હવે તમે તો જે વાપરો છો મારી આજ્ઞા રહેશે એ સમાધિ રહેશે, ના રહેવું તમારી મરજી. હવે બીજો દાખલો આપું છું, સંભાવે ફાઇલ નો નિકાલ કરવાનો. એક રૂમ માં તમે બેઠા બેઠા ધ્યાન કરવા માટે શું કર્યું, શુદ્ધાત્મા નું ધ્યાન કરવા માટે રૂમ માં બેઠા છો, અને પછી બારણા પર અવાજ થવા આવવા માંડ્યો, એટલે તમે બેઠા બેઠા શું સમજી જાઓ કે વાંદરા વાંદરા ઠોકે છે, શું સમજી જાઓ, બોલાવે છે ઉતરી ગયા છે. વ્યવસ્થિત કે હા વ્યવસ્થિત વ્યવસ્થિત વાત તો એ વસ્તુ છે. વ્યવસ્થિત ઠોકા છે, વ્યવસ્થિત છે, અવ્યવસ્થિત નથી. પણ ઠોકા છે એટલે આપણે શું સમજવું એને? ના, કોઈ ફાઇલ આવી સમજવા, કોઈ ફાઇલ આવી મેં બેઠા બેઠા શું તમે સમજો બધા? કોઈ ફાઇલ આવી પણ ભાઈ કયા નંબર ની એસી ખબર પડે? અંદર બેઠા બેઠા એટલે બાયણું ગાડી એ તારે ખબર પડે ફાઇલ નંબર 50 જોડે દુકાન કરતો હોય ચાલ્યો તે આવ્યો હોય. એટલે ભાઈ તારે શું છે? તારે સાઈડ કોથરા ખોણ ના આપ્યા છે નેતાજી ને પૈસા નથી આવતા કે નેતાજી પૂછે કેમ નથી આવતા? તા કે એક કોથળે 80 રૂપિયા ભાવ બધા લખી લાવ્યો તો 240 રૂપિયા નો ઝઘડો છે કે છે. એટલે એને પૂછે કેમ આવ અમારે તો કાયમ ના ખરા કે તાકે સાહેબ ભાવ વધી ગયા છે એટલે હું શું કરું કે? એટલે આપણે જો એક ભાવ નિકાલ કરવા જેવો ફાઇલ 240 બદલે 50 રૂપિયા આપવા પડે ના માન્યું તો 120 આપીને ઊંચો મૂકીને ઊંચું મૂકી દે કે સમજ ભાઈ ને. અને પછી જાય સુલેમાન તો આપણે પૂછવાનું સુલેમાન કોઈ દુઃખ નહીં હોય ને તે નહીં સાહેબ નહીં સાહેબ એટલે ફાઇલ નો ભાવ નિકાલ થઈ ગયો સમજ ભાઈ ને. સમજ પડે ને સંભાવ નિકાલ કરવાનો કેટલા દાખલા છે? હા હજુ એ ચાલ્યો હતો ને તે આપણા ઘરથી 3-4 ઘર છે ને પાછો આટલા તાળી કોથરા પાસે આપેલા તો બેઠો તો ત્યાં આગળ જઈને કે છે સાહેબ મારા ખાંડના પૈસા આપી દો. ત્યાં કે તે ભાવ વધારે કયો છે માટે એક પૈસો પણ નહીં આલું કે છે. ત્યાં ચાલ્યો કે સાહેબ એક પૈસો પણ ઓછો લેનાર નથી હું તો ચલિયો છું કે છે. ત્યાં તું મને ઓળખતો નથી? ત્યાં કે તમે કોંગ્રેસના બહુ મોટા માણસ છો. કોંગ્રેસના મોટા માણસ હિન્દર હોય છે ને અહીં નહીં હોતા નહીં તો હોય કોંગ્રેસ તે ડફડાવે આવું લોકો ને કે તમે કોંગ્રેસના મોટા માણસ છો તે આમ કર ડફડા મળે પણ ગોઠ્યું નહીં ચલિયો. એટલે પેલા સાહેબે જાણ્યું કે નીચે ફેંકી તિરસ્કારથી એટલે અડકે નહીં જતો રહેશે એમને. એટલે સાહેબે ફેંક્યા પણ એ તો લઈ લીધા હું એમને પૂરેપૂરા લઈ લીધા લઈને ચાલવા મળે ત્યાં કે ચલિયા ઉપર કે જોઈ લઈશ મેં બી દેખ લઉં લે પૂરા પૈસા આલ્યા ઉપરથી વધારે તમે વધારો ખરા લોકો ના વધારો ને આ વ્યારથી જગત ઉભું રહ્યું છે. સારા કાળમાં પ્રેમથી ઉભું રહેતું હતું અત્યારે આ કાળમાં કલયુગમાં વેર થી ઉભું રહ્યું છે માટે વેર ના વધે જોજો. એટલે સંભાવ નિકાલ કરી નાખવાનો ઊંધું થતું ચોટી પડે તો એ પડે ને ઊંકે ઊંચો કેસ મૂકી દેવા બાજવાની જરૂર સમજ પડી ને. સંભાવ નિકાલ કરજો આવે થઈ ગયું બધા વાત. હવે 5મી આજ્ઞા આપું છું. આ 4 આજ્ઞામાં કોઈ અઘરી છે? 5મી આજ્ઞા તો બિલકુલ હેલી છે. હવે ભરતના નામ થી બેંકમાં ખાતું છે કે સુધાર્થના નામ બેંકનું ખાતું ભરતના નામ સુધાર્થના નામ પર નહીં તો આજે જ જોડ્યું ને છોકરા સુધાર્થના નું ભરતના એ ભરતમાં લ્યો અને મકાન એ ભરતનું તો આપણે શું ચોપડો વાંચવાનો એ ચોપડે ખોટ ના જાય જોવાનું. ત્યાં સુધાર્થમાં ચોપડે શું જમે કરીશું? ત્યાં જેટલી તમે આજ્ઞા પાડશો એટલું ત્યાં અંદર જમે જ થઈ જશે. સુધાર્થમાં ચોપડે જેટલી તમે આજ્ઞા પાડશો ને એટલી એની મારી વાત જમે થશે. બીજું અહીં દર્શન કરવા આવશો સત્સંગ કરવા આવશો એ બધું જ તમે થશે. બીજું સત્યનારાયણ સંઘનો દાદા પુસ્તકો છે બધા છપાય છે એ બધા તમે જેટલા વાંચ્યો એ પણ તમે થશે જોઈ ને. દાદા નામથી સત્સંગ કરશો અહીં બધે ઈચ્છો તે સત્સંગના લોસ એન્જલ્સમાં સત્સંગ મોટો ચાલ્યા કરે છે દાદા નામથી ધરતીમાં ચાલે છે એવું કઈ અહીં ગોઠવો તોય ચાલે, સમજો ને, અઠવાડિયા એક ડાલો રજા ના દિવસ હોય ચાલે. તો સુધાર્થમાં ચોપડે જમે થાય એવું કઈ કરજો. હવે શું આ પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ, હવે કશું રહ્યું? પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ, આ કઈ આઘરી છે ને કશું થાય. તમારી પાસે 2 લાખ નો દાવો મળતો, ક્રોધ માન માયા લોભ થશે નહીં. પણ તે તમને હજુ સમજણ કાચી છે. તમારી જોડે 15 મહિનો રહો તો તમને ક્રોધ માન માયા લોભ નથી થતા એમ ખાતરી કરી આપું. સમજ ને, પણ એવા એવું છે નાગડા. હા, તમે ખરેખર ભરત, ખરેખર ભરત છો કે સુધાર્થમાં? સુધાર્થમાં. અને તું ખરેખર લક્ષ્મી છે? અરે સુધાર્થમાં. પેલા તો ખરેખર ખરેખર હું ભરત જ છું કેતો હતા. ખરેખર હું કેશુલાલ. ઓટા કેશુલાલ. એટલે ખરેખર ખરેખર જે હતું કેવા દીધું, વ્યવહાર થી, વ્યવહાર થી ભરત, આપડે વ્યવહાર ચલાવવા પડતું. અને જે ખરેખર કેતા હતા ને મમતા પણ ચાલી ગઈ. શું કહ્યું? આજ અહંકાર મમતા ગયા ઘેર. તને ભાઈ સમજાયું? ખરેખર છું લક્ષ્મીચંદ નામ, ખરેખર હું લક્ષ્મીચંદ છું. ત્યાં જે હતું તે ખરેખર આવું સુધાર્થમાં થયો એટલે અહંકાર ત્યાં ગયો. સમજ ને, અહંકાર અહંકાર કોને કહેવાય? જો નથી પોતે તો આરોપ કરે તો અહંકાર, જો છે તો હું બોલે તો અહંકાર નહીં. શું કહ્યું? ફરી સમજે ને, એટલે અહંકાર ને મમતા દેવ ગયું, અહંકાર ને મમતા ખાલી થઈ ગયા. તો અહીંથી જગ્યા ખાલી પડી, અહંકાર ને મમતા દેવ ગયું એટલે અંદર જગ્યા પડી. સર, તે જગ્યાએ વેક્યુમ રહ્યું તો કોણ બેસે? કે પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું, પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું અને અહંકાર ત્યાગ થઈ ગયો. એટલે ગ્રહણ ત્યાગમાં કુડા કડા કુડો રહે નહીં. તમારે કશું ત્યાગ કરવાનું, ગ્રહણ કરવાનું એવું કશું રહ્યું નહીં. સંભાવે નિકાલ કરવાનું રહ્યું. શું કરવાનું રહ્યું? સંભાવે નિકાલ કરવાનો. છતાં બાય રિલેટિવ વ્યુપોઇન્ટથી અને રિયલ વ્યુપોઇન્ટથી નાતા દસ્તા રહેવાનું, નાયક સ્વભાવ. અને વ્યવસ્થિત તમારે વ્યવસ્થિત કાલથી સમજી જશે, તમને આજથી સમજી જશે. અને ફાઇલ નો સંભાવ નિકાલ કરવા એટલું રહ્યું. અને સુધાર્થ માન છો આપડો. અરે અત્યારે હું સુધાર્થ માં છું એ તમને પ્રતીતિ બેસી ગઈ, ક્યાંક સંકેત કાયમ ની નિરંતર પ્રતીતિ. આ કૃષ્ણ ભગવાન નિરંતર પ્રતીતિ બેઠી ત્યારે ક્યાંક સંકેત કહેવાયું ભગવાન. એ સાહેબ સંકેત તમને થયું આજે. શું કહ્યું? પણ કૃષ્ણ ભગવાન જોડે તમે ના ગણો, કારણ કે વાસુદેવ નારાયણ થયેલા. શું કહ્યું? અને તમને તો રસ્તે જ્ઞાન મળ્યું, હજુ તો બહાર છે દુકાનો નાની કરતા હશે કે નોકરી કરતા હશે, જવાબ કરતા હશે. ખબર પડી ને? અને કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ છે, જ્ઞાન એનું પણ આટલું જ હતું. ખબર પડે ને? સાહેબ સંકેત. પણ આ કઈ જેટલું દેવું કે જ્ઞાન સાહેબ સંકેત એટલે શું? 2 અવતારમાં મોક્ષ. નિરંતર પ્રતીતિ રહે છે, નિરંતર એટલે તમને ખ્યાલમાં આવશે કે એક ક્ષણ પણ ભૂલાતું નથી. એવું જોઈએ ને? અને એ સુધાર્થના એ જ ભગવાન છે. શું છે? એ જ તમારું સ્વરૂપ છે અને એ જ ભગવાન છે. સમજ પડે ને? એટલે આજે બહિર્મુખી એટલે મૂઢાત્મા દશા હતી, બહિર્મુખી દશા મૂઢાત્મા દશા હતી, આ છૂટી ગઈ. ભૌતિકમાં સુખ છે, અહંકાર ને મમતા હતું એ બધું છૂટી ગયું. શું થયું? અને હવે અંતરમાં સુખ છે, આત્મામાં સુખ છે, સનાતન સુખ એ માન્યતા થઈ, બિલીફ થઈ એટલે અંતરાત્મા થયા. હવે શું થયું? અંતરાત્મા કેમ? તો કે ઇન્ટરિમ ગવર્નમેન્ટ થઈ. ઇન્ટરિમ ગવર્નમેન્ટ સાથે ફૂલ ગવર્મેન્ટ કેમ નહીં? ત્યાં હજુ ફાઇલો નિકાલ છે એટલે ઇન્ટરિમ ગવર્મેન્ટમાં રહેવું પડે છે. ત્યાંથી ફાઇલો નિકાલ રહ્યા, બધા આખી જિંદગી ફાઇલો નિકાલ કર કર્યા કરશે. તારે રહ્યા ને? કેમ બોલતો ને લક્ષ્મી? ફાઇલો નિકાલ રહ્યા બધા? એ ફાઇલ નો નિકાલ કરવાનો એટલે આપડે ઇન્ટ્રી ગવર્મેન્ટ નો, અને ફાઇલ ના નિકાલ પૂરા થઈ જશે એટલે ફૂલ ગવર્મેન્ટ, ફૂલ ગવર્મેન્ટ કરવા જ ન પડે આપડે મોક્ષ કરે. અને અત્યારે મોક્ષ થઈ જાય, મોક્ષ એટલે શું? સંસારી દુઃખ નો અભાવ, સંસારી દુઃખ અડે નહીં અને નડે નહીં. દુઃખ હોય છતાં આધિ વ્યાધિ ઉપાધિ હોય પણ એમાં સમાધિ રહે. જેમ ફાઇલો ઓછી થાય, જેમ ફાઇલો ઓછી થાય એમ વધારે સુખ રહે. એમ ફાઇલો જેમ ઓછી થાય એમ, જેમ ફાઇલો ઓછી થાય એમ વધતું જાય બધું. સમજ ને, ફાઇલો વધારી લઈએ છીએ ત્યારે ઓછી કરવી પડશે, ધીમે ધીમે ધીમે જતી ઓછી થતી જતી આવે. સમજ ને, હવે કરના ઉદય આવે તો નવું પાણી આવવાનું નહીં, અને જૂનું પાણી ટોકીને ખરાબ થયા નહીં, તો નવું આવક બંધ થઈ ને નવા કર્મ બધા તો અટકી ગયો. હવે નવા કર્મ બંધા તો અટકી ગયો, શું થયું તને સમજ પડી ને? હવે નવા કર્મ બંધાય નહીં, એક અમારી આજ્ઞા પાડે ને એટલા પૂરતું, એક બે એક બે એકાદ અવતાર ના બંધાય, આજ્ઞા પાડે તો. બાકી હું કરતા છું એ છૂટી ગયું ને, કરતા થાય તો કર્મ બંધાય. હા, વ્યવસ્થિત કરતા કોણ પડી અમે ને? એમ તમને બધાને સમજાય છે બધાને? હવે ભગવાને આ જ્ઞાન મળ્યા પછી શું કર્યું? આવું જ્ઞાન મળે તો જ્ઞાની ની પાસે જ પડી રહેજો બધા. ઘેર જઈને કહેવા જો કે ભાઈ અમે તો ત્યાં અંતર રહીશું, અમારે મોક્ષ થઈ જાય એટલું જ જોઈએ છે. તો જ્ઞાની પાસે પડી રહ્યો શું ફાયદો? તો કે એમનો એમની જોડે સત્સંગ ને એમનું વાતાવરણ માં આખો દાડો આનંદ જ હોય. શું હોય એ વાતાવરણ? આનંદ વાળું તો કુસંગ હોય નહીં. અને ભગવાન ના નિધિ ધ્યાસન થાય, મુખાર ને જોજો કરીએ ને તો નિધિ ધ્યાસન થાય. નિધિ ધ્યાસન થાય એટલે એમની એમની જે શક્તિ છે એમને ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને વગર મહેનતે. તો અત્યારે પડી રહેવાય એવું છે નહીં મારી જોડે. તમે કઈ પડી રહેશો? તમારે કોઈથી પડી રહેવાય નહીં, કારણ તમે પડી રહો તો તમારી ફાઇલો બુવા ગુમ કરે. ભરત ભાઈ આ છે કે કેસે લડા ભાઈ લઈ જાવ તમારા ફાઇલો. અને પહેલા તો ઘેર જઈને કહેવાય કે ભાઈ આ છોકરો મોટો ચડાવશે, હું મને આ મારું કલ્યાણ કરી લઉં. તારે બહી શું કે પણ 5000 પછી એમને બોલાવી લેજો. કે છે શું અત્યારે એવું કશું છે ને? અત્યારે ડોલર ડોલર ડોલર ડોલર ની કપી આખો દાડે. એટલે આ ફાઇલો નો સંભાળ નિકાલ કરે. ક્યાં સુધી આવી આ કામ પડી રહેવાયું નથી એટલે સબસ્ટિટ્યુટ આપવાનું. અહીં પડી રહેવાયું નથી એટલે સબસ્ટિટ્યુટ આપવાનું. એટલે આ જે અહીં તમારે ત્યાં અમારી જોડે રહેવાય એવું નથી તે ત્યારે બધે કશું જોઈએ તો ખરું ના જોઈએ? સબસ્ટિટ્યુટ કશું જોઈએ ના જોઈએ? એના માટે સબસ્ટિટ્યુટ આપ્યું અવશ્ય કરવા જેવું એટલું આપું છું. આ રાત્રે ગમે ત્યારે સુઈ જાવ 9-10-11 વાગે, પણ આંખો મીઠી અને દાદા દેખાવા જોઈએ. શું કહ્યું? આંખો મીઠેલા દેખાય અને હું ધીમે હું સુધાર્થમાં આપણે કોણ સાંભળે એટલું જ બોલવાનું, બીજા કોઈ હરકત ના થાય એ રીતે. એવું બોલતા બોલતા સુઈ જવાનું. સમજ ને, આ દાદા દેખાતા જાય મેં જાગતો જ ઊંઘી જવાનું. આ આપણે દાદા દેખતા હતા અને હું સુધા બોલતા હોય ને મેં જ ઊંઘાઈ જાય તપ. સમજ પડે ને? એ રીતે ઊંઘી જવાનું. શું કરવાનું? કેટલી વાર જાગશો એવું? જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી. હા, ઊંઘ ના આવે એટલે તો 2-3 મિનિટમાં ઊંઘ આવશે તો. હા, એક માણસ એવો ઊંચા નીકળ્યો કે મને કહે તરત જ ઊંઘવા ઊંઘવા આવવા મળી ને એટલે મેં ચૂંટ્યો ઘણી ઘણી જાગ્યો. ના જાગી ગોઠવીને આ ગોઠવણી કરી ઊંઘી જાય, આખી રાતે ફળ મળે. આ ગોઠવણી કરી આ દાદા ને અને સુધાર્થમાં બોલ્યા ને ગોઠવણી કરીને ઊંઘી ગયા, આખી રાત ફળ મળ્યા કરે. સમજ ને? કારણ કે આપણે આપણે આમ ઊંઘી ગયા, બીજી રીતે વૃત્તિ ઊંઘી ગઈ પણ અંદર જાગૃતિ છે. શું તમે ક્યાં સુધી આવ્યું? પેલું બુદ્ધિ ડખો કરશે, બુદ્ધિ એમાં ડખો કરશે એટલે દહીં નો ડાકલો. હા, બુદ્ધિ કઈ લખો કરે પછી દાદા રૂમે કે નહીં ધ્યાન દેવાનું કહે ને એમ, પછી બુદ્ધિ લખો કરે. બુદ્ધિ શી લખો કરે? એક માણસ ને દહીં બનાવવું હતું, અરે ચિકન બનાવો તો તે માટે દહીં તો પહેલું કરવું પડે ને. તે બે બે મણ દૂધ લાવેલો, પણ એના ઓળખાવાળા ભૈયાને તેલ લાવ્યો કે મને તું મને દહીં આ કરી સરસ બને એવું. એટલે ભૈયા એકદમ ગરમ કરી અને સરસ દહીં મંગાવી અને હલાવીને પછી આપ્યું. આ મૂકી દે, રાતના આડા આડ થયા છે, આવતું તને મૂકીને સુઈ જાગે છે. ત્યાર પેલો કહે છે, પણ કશું કરવું તો પડશે ને, એમને એમ તે મૂકી દઈએ તો થાય એવું પાછો અક્કલવાર હતો ને. ત્યાં પેલા કહ્યું, ના તું ઘસઘસા ડુંગી જાય અવાજમાં દહીં ચોસલા થશે. પણ પેલો અક્કલવાર છે, મને એમ ના કંઈક આવું તો હતું કે કંઈક કંઈ જોવું પડે કરવું પડે. તે રાતે એક વાગે ઉઠ્યો, તે દહીં માં જોવા ગયો, થયું ના થયું થોડું ઘણું, ત્યાં આમ આગળ ગાડી ને બધું દહીં બગડી ગયું, ડખો થઈ ગયો ને. ત્યાં બુદ્ધિ છે તો આવું કરાવડાવે. ત્યાં આજની રાત કેજે બુદ્ધિ ને કે કઈ બી કાલે બપોર જમવા આવજે, આજની રાત મને દાદા ને ત્યાં કે તે કરવા દેશે. પણ રોજ ની ઓળખણ કરું ને, તમે કહો એટલી જ વાર, કાલ બપોર જમવા આવજે કઈ, પછી કાલથી નહીં જવું તો વાંધો નથી, પણ આજનો દાડો સમજો ને, એટલું કરજો. આવે સમજો ને, બુદ્ધિ ને કહેવાનું કે આજની રાત છે તે કાલ બપોર જમવા આવજે કઈ, મને ધ્યાન કરે. મુસલમાન આપડે કોઈ મત ના ના રહે, આપડે વેદાંત મત કે જૈન મત કે વૈષ્ણવ મત કે શિવ મત કે જૈન મત કે કશું રહ્યું નહીં. આપડે મતાર્થી ના રહે, આવે આપડે આત્માર્થી થયા. એટલે આત્મધર્મ સ્વધર્મ થયો, આત્મધર્મ એ સ્વધર્મ છે. કેવું? અને બીજા બધા દેહાધ્યાસ ધર્મો બધા પરધર્મ છે. પરધર્મ ભયાવહ અને સ્વધર્મ થી મોક્ષ. એટલે આપણે આત્મધર્મ એટલે મુસલમાનો બધા આપણે કોઈ પક્ષ નહીં. આપણે બધા બધા ધર્મવાળાના આપણે નિષ્પક્ષપાતી. બસ થઈ ગયું. આ બેન બોલાવે છે તૈયાર. હકલું બીજા આપી દે અહીં ઇન્ડિયા, અહીં તો બધા બહુ છે નહીં. હકલું બીજા આપી દેવા પોતાના કર્મો, પોતાના કર્મો પોતે જ ભોગવવા પડે છે. પોતાના કર્મો કોઈ જવાબદાર નથી બીજો કોઈ. અત્યારે મનુષ્ય ભાવમાં આ મનુષ્ય સુખી અવસ્થામાં કોઈ કર્મો કરે એટલે આ ભાવ માં કર્મ કરે છે. એ આ ભાવ માં જ ભગવાન આવે કે બીજા ભાવ માં? કે આ ભાવ માં કઈ સુખી કર્મ કરે તો આજ ભાવ માં ભગવાન આવે કે? હા, એ હું તમને સમજાવું. હવે એ બહુ ઝીણી વાત છે, સમજવાની જરૂર છે. આપડા દેશ માં વાય જોયેલી નહી? વાય વાયો કુવા આપડે સમજીએ કે આ રિવાજ આ એનો કેવો છે કે આપડે જેવું કરીશું તેવું ફળાવશે. એટલે આપડે કહે તું રાજા છે એટલે આપડે રાજા ક્યાંક લાગે. એવું આ તમારું પ્રોજેક્શન છે વર્લ્ડ. એટલે તમારું બિલકુલ પ્રોજેક્શન. પ્રોજેક્શન સુધાર્યા કરો નિરંતર. જ્યાં આગળ બગડેલું હોય તો સુધાર ને, હજા બગડ્યું હોય સુધાર ને, હજા બગડ્યું હોય સુધાર. તમને બગડેલો અનુભવ થાય કે ત્યારે તમે ફેરી નાખો. હવે એમને પૂછ્યું કર્મ નો ઉદય, કર્મ આ ભાવ માં કરેલા તે આ ભાવ ભોગવવા પડે. હવે ખરી રીતે કર્મ અત્યારે તમે જે ભોગવી રહ્યા છો તે પુરસાદ તમે જોઈ લો. તો જો પુરસાદ કરેલો તમારી જિંદગીમાં, શું પુરસાદ કરેલો? અત્યારે જે પરિસ્થિતિમાં છીએ એ પુરુષાર્થ કરીને ડેવલપ કરેલું કેવાય ને? ના, એટલે પણ પુરુષાર્થમાં શું કરેલું તમે? આખા દિવસ કોઈ પુરુષાર્થ કે શું કરો છો તમે? કે પ્રારંભ માં કરો છો? પુરુષાર્થ તો દરેક દરેક મુમેન્ટે પુરુષાર્થ કરીએ છીએ, ખાવા માટે કરીએ, એ રીતે દરેક મુમેન્ટે કરીએ છીએ. પુરુષાર્થ ના પ્રયત્ન આ દેશમાં, આપણો દેશ, કલકત્તા વર્લ્ડમાં કોઈ એને એક પણ માણસ સમજી શકે એવી વસ્તુ નથી. નહી સમજવાથી હતા દેશની, આપણી દેશની આવી સ્થિતિ થઈ છે. શું કહ્યું? પુરુષાર્થ ને જ પ્રારબ્ધ કે છે આપણા દેશમાં. અગર પ્રારબ્ધ ને પુરુષાર્થ કે છે, પ્રારબ્ધ ને પુરુષાર્થ કરવા શું ફાયદો થાય? થાય કરો ભણે ને. એટલે ધેર મસ્ટ બી લાઈન ઓફ ડિમાર્કેશન બિટવીન પ્રારબ્ધ એન્ડ પુરુષાર્થ. સમજો ને, એ ડિમાર્કેશન લાઈન આવે. તમને સમજાવું ડિમાર્કેશન લાઈન કોને પ્રારબ્ધ કહેવામાં આવે? એક માણસ સાથે પ્રાણાયામ કરી, પદ્માસન વાળી અને ધ્યાન કરતા હતા.